સપના પણ દાદા ના આવે. પછી શું વાંધો એમને, સપના માં દેખાય, સપના વાત કરી જાય, બધું ધારે હું વાત કરી જાય, ધારે હું વાત કરે. આમ ઘરે બેઠા બેઠા વાતે વાતે કેટલી જગ્યાએ વાતો ચાલતી. પછી ભોળ બણકાર નઈ ને થાય છે. આનંદ માં થોડી વાર રે એટલી વાર એમ કે અમે આત્મામાં છીએ. આનંદ તો અત્યારે જો, અત્યારે જો મારી હાજરી માં બેઠા છે ને એમને આનંદ થાય તો એ આત્માનો આનંદ છે. પણ આત્માનો પેલો તો મનનો આનંદ, મન ખુશ ખુશ ખુશ ચાલ થઈ ગયો. પેલો મનનો આનંદ મસ્તી કરી અને આત્મા લેવા દેવા નહીં. આત્મા તો સાંભળ્યો જ નથી લોકો, શબ્દ સાંભળે એમાં દાડો કરે. આત્મા તો અમારી હાજરીમાં ફક્ત તમને આત્મા, તે આત્મા પ્રાપ્ત ના થાય. આત્માનો આનંદ અત્યારે ઉત્પન્ન થાય તો તમને ખબર પડે કે આ આનંદ બધા કરતા નિરાળો છે એવું લાગે. બીજો જે આનંદ રહે અત્યાર સુધી એનાથી નિરાળો લાગે. આ આનંદ સાથી નિરાળો લાગે કે જગતના જે આનંદ બધા જોયા, ધર્મના આનંદ, ધર્મના ધર્મના આનંદ, તે બધા આકુલતા વ્યાકુલતા વાળા હોય. કેવા હોય? અને આ નિરાકુલતા વાળો હોય. એ તો જાણવા છે જગત એવું જ માને છે. પણ બધું જો દેહ અને દુનિયા, દેહ અને દુનિયા બે ભૂલે જાય અને પછી જે આનંદ આવે એ કેવો આનંદ? એ આત્માનો આનંદ નહી, એ બધું મનનું છે. બધું પછી મનથી ઉપર જાય તો બુદ્ધિ નો આનંદ થાય, બુદ્ધિમાં એકાગ્રતા થાય, ચિત્તમાં એકાગ્રતા થાય, એ આનંદ બધા ઉત્પન્ન થાય. યોગી લોકો મન ની પર થઈને જે આનંદ માં મસ્ત બને છે, યોગી લોકો જે મન થી પર થઈને આનંદ માં જાય છે એ કઈ જાતનો આનંદ? એ ના, એ તો બધું, એ બધું મનના સ્તર કેટલા બધા બહુ છે. મનના સ્તર, મનના લેયર, કે મનના લેયરમાં ખોવાઈ જાય તો ખબર ને. ખરેખર યોગ્ય તો આમાં ચક્કરોમાં રહે છે. આ જે શરીરમાં ચક્રો છે ને તેનીમાં જ યોગ્યો રહેવાના ખરેખર તો. બીજા યોગ્યો મનોયોગી હોય ને તે વળી પાછા ખોવાઈ જાય મનમાં, ઘરમાં તે બહારનું ભાન હું ભૂલી જાય, દેહનું ભાન ભાન બધું ભૂલી જાય. આપણા રામકૃષ્ણ પરમહંસ ભૂલતા હતા ને, એ દેહનું ભાન જતું રહે. એને આપણા લોકો શું કે સમાધિ થઈ ગઈ, શું કે? અને પછી શું સમાધિ કેવી રીતે નિર્વિકલ્પ? અહીં નિર્વિકલ્પ ક્યાં છે? સમાધિ ક્યાં છે? આ તો ઊંઘ છે. ઊંઘમાં જેટલું શરીર બેભાન થઈ જાય એવું આ બેભાન થઈ ગયું છે. સમાધિ હંમેશા જાગ્રત હોય. કેવી હોય? મન વચન કાય એક ક્ષણે ક્ષણ બધી જાગૃતિ હોય ત્યાં સાથી સમાધિ. અમારે નિરંતર સમાધિમાં હોઈએ, નિરંતર સમાધિ, કોઈ ક્ષણ અમારી સમાધિ જાય નહીં, જાગૃત સમાધિ જાય. પાછળ માસ બે દિવસ ખબર પડી જાય. આ તો શું કહેવાય કે એને એકાગ્રતા કહેવાય. બાયલું ભૂલી જાય બધું, પેલામાં ભૂલ ના હોય, જાગૃતિમાં ભૂલે નહીં. હંમેશા આત્મા પ્રાપ્ત થાય નિશાની છે કે જાગૃતિ, નિરંતર જાગૃતિ છે. આ તો જાગૃતિ ઉડી ગઈ બુદ્ધિ. આપણે સમજાય, હું કહું છું મારી વાત સમજાય છે. જાગૃતિ ઉડતી જતી રહી એટલે ખોવાઈ ગયા કહેવાય. કેટલાક છોકરાઓ છે તે સ્નેહભંગ થયેલો હોય, એ ખોવાયેલો નહીં રહેતો હોય છોકરો. તમે જોયું એવું, આ ભક્તો બીજી રીતે ખોવાયેલા હોય, નહીં મનના અમુક અમુક ફરમાં એકાકાર થઈ જાય તેમ રીતે સિદ્ધી રહે, બહાર નીકળે નહીં. મનથી પર નથી, મનથી પર નથી એ લોકો, મનથી પર નથી, મનથી પર નથી એ લોકો, મનથી પર નહીં, મન મન જીત્યો નથી. આપણે હરિ કરે ને ધ્યાન મળે, મનથી પરની વાત કઈ છું. મન જીત્યું હોય તે, મન ને જેને જીત્યું હોય તે મન પર થાય. આ તો મનના મનના થાય ધર્મ એ પોતે જ ગુંથી ગયેલો હોય. પણ આમ હરિ કરો ધ્યાન મળે છે, ચલો મન જીત્યું હોય ને ધ્યાન બેન ના હોય. હરિ કરો છું મારો ગાળો પડે તે ના હોય. એનો અમે કરી આપીએ ને, કરી આપીએ તમને આત્મા પ્રાપ્ત થાય એ રીતે કરી આપીએ. તમે જાય ભાઈઓ છે એવું અમારે ના હોય ને. તમે આત્મા પ્રાપ્ત થાય એવું કરી આપીએ. આ બેબી બેન જ છે ને, મન ચંદ્ર છે અને બુદ્ધિ સૂર્ય છે. ચંદ્ર સૂર્ય ભેદી અને ઉપર જાય ત્યાર પછી આત્મા પ્રાપ્ત થાય. તો ધોરી રસ્તો એ છે. આ તો કોક થયો નીકળે છે, ભિક્ષ માર્ગ કોક વગર નીકળે. આ કઈ કાયમ રસ્તો નહી, આ તો કોક વખત આનંદ કાઢા બધા ભગવતો બધા જપરેલા હોય ને, એ ગોંધાયેલું પાણી હોય તે કાઢી નાખવા માટે આ ઉત્પન્ન થાય. અહીં મને ભેગો થાય આના અધિકારી હોય જ નહીં, અધિકારી હોય તો ભેગો થાય. પાછા મને લોકો પૂછે છે સાહેબ હું અધિકારી હશે ને, તું મને ભેગો થયો અધિકારી જ છે તું. એના મનના લેયર્સ, બુદ્ધિના લેયર્સ આમાં ખોવાઈ જાય લોકો. એ બુદ્ધ ભગવાન, બુદ્ધ ભગવાન થયા કે શું બાકી રહ્યું હવે? કે મહાવીર ના વખત માં હતા સમકાલીન, બુદ્ધ ને દુઃખ થતું છે કે જે દુખ્યા ને દુઃખી થયું. આ તરફ હોય ને, અને મહાવીર ને દુખ્યા ને જોઈએ તો સુખ છે. શું કહ્યું? અને એ દુખ્યો છે મહાવીર ને જોઈએ તો પોતે સુખી થાય. જ્ઞાની પુરુષ પરમ શિક્ષા કે રામ સંભાળતા શીખી થઈ જાય. ખાલી રામ સંભાળતા ની હાથે શીખી જાય. તાર જોડ્યો કામ થઈ ગયું, તાર જોડ્યો ને જયારે જોડશે ત્યારે અમે હાજર. તમને સમજાય બધું? સમજવા જેવું છે આ બધું. આપણા લોકો આ સમાધિઓ ન હોય, આ બધી તો આ બધી લૌકિક સમાધિઓ. કેવી લૌકિક? લોક લોકમાં લોક ભાષા બહાર ચાલે, જ્ઞાની ભાષા નહીં, ચાતું નહીં. હ અને જો જ્ઞાની પુરુષ ના મતો દયા ધામ નો ગુણ જ ના હોય ત્યાંથી દયા ધંધ્ર ગુણ છે. કેવો છે? લોકોને આવવું જોઈએ છે. અને તો જ પગે લાગે, નહીં પગે લાગે નહીં ને. અને પગે લાગે લોકોનું કલ્યાણ થાય બિચારાનું. આ લોકો એમને એમ પગે લાગે એવા નથી. આવું કઈ ભવન ભવન જતું એટલે કે હા હવે તો દક્ષિણ માં એક જણ હતા, દક્ષિણ ના બ્રાહ્મણો બધું બધા એને ભગવાન કહેતા હતા, મહાત્મા કહેતા હતા, કેટલાક ભગવાન કહેતા હતા. તાર મારે પૂછવું પડે મગેલા શું છે ભગવાન ભગવાન કરે? હતા છે ભગવાન ભગવાન કે જય સચિદાન. પછી સમાધિ કરવા પોતે ફરે તેવા કેટલા ખાડામાં ઉતર ઉતર કરે. અને ખાદરા જાત જાતના તલાવડામાં ડૂબા માર માર કરે. બોલો આખો તેથી તો બોલતો હતો ને. એક મૂર્ખ ને એક એવી પથ્થર એકલા પૂજે છે, તુલસી દેખી તોડે પણ પાણી દેખી કે જોન તો ખાબો દેખે તો ચપકી મારે. કથા સુણી સુણી ફૂટ્યા તો એને આવી બ્રહ્મ જ્ઞાન. તિલક કરતો તેપન ગયો, તિલક કરી કરી તેપન વર્ષો થયો. આ તો આ ભવનો અનંત દેવતાથી આવું નવું ભટેક ભટેક ભટેક રસ્તો જ મળતો નથી ને. અરે દેહાધ્યાસ શું છે એવું ભાન જ નથી. જયારે દેહાધ્યાસ માને છે આ લોકો શબ્દ હાથો છે પણ ક્યારે માને છે લોકભાષામાં? લોકભાષામાં તમને શું લાગે છે લોકો શું ક્યારે માને છે? એમને ખબર જ નથી, એવું ભાન જ નથી કે મને દેહાધ્યાસ ભાન જ આ શબ્દો સાત્રના લઈ અને ફર્યા કરે દેહા દેહા દેહા. આ મેં તમને કહ્યું દેહા દેહ જઈએ આ તો દેહા દેહ જતો રહ્યો થઈ ગયો. બાઇબલ ની અંદર છે, બાઇબલ ની અંદર એવું છે કે માગો તો મળશે ને ખકડાઓ તો ખુલશે. માગો તો મળશે અને ખકડાઓ તો ખુલશે. તે આજ કે છે, તે આજ કેવાય? આજ જ્ઞાની, આજ જ્ઞાની. ના ના, આ બાઈબલ ને તો ખબર જ નથી ને. ક્રાઇસ્ટ ને આજ્ઞા ની ખબર જ નથી બિચારા ને. ક્રાઇસ્ટ ને તો આ પુનર્જન્મ શું છે તે જ ખબર નથી. ફોરેન ના સાયન્ટિસ્ટ મને પૂછે છે કે આ પુનર્જન્મ ની વાત સાચી છે કે ખોટી છે હિન્દુસ્તાન માને છે તે. ભગવાન આ બધું જે લૌકિક માં વાતો છે ને બધી કશું જ વાતો. આ તો લૌકિક ને અવલંબન આપ્યું છે. કેવું આપ્યું? ત્રિગુણનું આ ત્રણ ગુણો છે ને એ માન્ય કયા ખ્યા છે આપણા લોકો પ્રકૃતિના તત્વ રજ અને તમ. તે બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર તે અવલંબન આપી છે ને. એવું કોઈ આનો કોઈ જન્મ આપનારો નથી. યમરાજા નામનું જનાવર જ નથી. કે જમરા આપ છે તારા બાપ કોઈ જમરા નામનું જનાવર જ નથી. વગર પણ નથી ભાઈ લોકોને તે કઈ નથી. જમરા ને તો પેલા ફોટા આવતા હતા મોટા મોટા દોસ ને ભડકી જાય ને જાય. ત્યાંથી જમરો લાવ્યો કોને બાપ પગાર આપે છે અહીંયા આગળ સ્પા રખડે છે અહીંયા આગળ વગર કોમ નો જમરા જીવ લેવા આવે કોને બાપે પગાર આપ્યો? નિયમરાજ છે. શું છે? યમરાજ નથી પણ શું છે? નિયમરાજ છે. તાર બધા એમ નિયમરાજ થયા તારામાં ઠંડો રહેવાનું મેં કહ્યું. તાર બાપો કોઈ નથી બધું જોઈને આવ્યો છું. આ જોઈને બોલું છું બધું. આખી બ્રહ્માંડ જોઈને બોલું છું. આ પુસ્તકનું અવાય વાત જ ના હોય. તમને સમજાયું? નિયમરાજ છે એવું સમજાયું કે યમરાજ છે? ઉપર તમારે બાપો કોઈ પણ નથી. મહી બેઠો છો. આ બધી મહિલાની કારીગરી છે. કોની છે કારીગરી? બધી એની જ છે. તારા મહિલા જોડે ઓળખાણ ખરું નહીં? એને પહેરી છોકરા જોડે જાય. હું અહીં ફરતો હોય. આ બધું લૌકિક વાતો છે. લૌકિક તો બરોબર છે. આપણે રૂખાડી નાખવું જોઈએ. પણ અહીં આગળ અલૌકિક જાણવું હોય તો આ બધું કાપમાં ના આવે ને. આ બધું શાંતિ છે. શાંતિજન્ય જ્ઞાન કહેવાય. કેવું? એ જ્ઞાનમાં જ રહ્યા હતા. તરબો રહે એમાં. અને પછી હરિકરક ફેણ મળે. પણ મોટો જૈન નો સાધુ હોય ગમે તે હરી કરી ધ્યાન મળે. ધ્યાન મળે કે ના મળે? આ મધ્ય લગ્ન નું જ્ઞાન. તમને થોડી થોડી શંકા તો પડે કે સારું આવું કેમ પેલું હોય શકે? એવું ના પડે એવું એમ તમે માની લેવામાં આવે. બહુ સાચા પૂરું કહેવાય. આપ નથી કરતી દુઃખે આવે આવું ભોગવતા નથી લોકો. હિન્દુઓ જે દુઃખ ભોગવે ને એવું કોઈ ના ભોગવે. તો તમે મોક્ષ ના અધિકારી હિન્દુઓ? મોક્ષ ના અધિકારી પેલા લોકો ચાલે ને. અત્યારે અમેરિકા નો પ્રમુખ છે. કઈ કાતો ના એમ બિહાઈ જાય. મેં કહ્યું બે વાર બિહાઈ જાય તો કશું લાભ ના થાય એમ વિચાર. નકમા એને બિહાઈ ના થતું હશે. આપડે તો મેં એવી લેવી જાતી હતી કે આર્થિક તારે મહિના મહિના સુધી કશું લાભ નહીં થાય. તને અર્થ વગર નો એને બુદ્ધિ ના હોય. જીવાત્મા અહંકાર કે પરમાત્મા છે. અહંકાર ગયેલા બી જ નહીં. મહાત્મા મળતા છે તમને? એ કે ખરા કે અમારો અહંકાર ગયેલો? પણ તમને એમ લાગે કે આ અહંકાર અમે ગયો કે ખરા? નહીં પરમહંસ ની વાતો કરે છે. જો હજુ કાગડા નથી થયા હજુ. પરમહંસની વાત તો જ્ઞાની પુરુષની પાસે હોય કે જો આગળ આત્મા અને પરમાત્મા સંબંધિત વાતચીત ચાલતી હોય. કેવી? સંસ્થાની સંસ્થાના સુખની કેવી રીતે વાતચીત ના થાય એ પરમહંસની વાત હોય. આ તો 1008 જેમ તે લખીને અમે દુકાનો વાળી જ છે ને. પરમાત્મા નિષ્પક્ષપાતી હોય, ક્યાં હોય? પક્ષપાત જ ના હોય ને. પોતાના ઘર ની વાત આ છે, બીજી બધી પારકા ઘર ની વાત નકામી, પીડા બધી ઉપાધિઓ રૂપાળી દેખાય વાત તો પણ પારકા ઘર ની. આ તો પોતાને ઘેર લઈ જનારી વાત, જ્યાંથી હોય ત્યાંથી પોતાને ઘેર લઈ જાય ને તૈયારી કરે, અને પોતાના ઘેર પાર વગરનું સુખ છે. આ જીવો માત્ર સુખ જ ફળે છે, દુઃખ ગમતું નથી લોકોને. કોઈ જીવને દુઃખ ગમતું નથી. શું ફળે છે? એનું પૂરે છે. અહીંથી આપણે મોકલ્યું હોય કેવાનું છે, ક્યાં જઈ નહીં. આપ તો પુરુષ, આપ તો એટલે શું, સંસારમાં બધી રીતે શ્રદ્ધા રાખવા યોગ્ય ને મોક્ષ જતા છે, મોક્ષ સુધી શ્રદ્ધા રાખવા યોગ્ય પુરુષ. એ વાણી કોઈનું ખંડન મંડન કરે નહીં, કશું હોય નહીં, મોક્ષે લઈ જનારી વાણી. અને મંત્રો ત્યાં ભેગા હોય ચાલતું હોય ને તો થાકે નહી. ભગવાન કે ગધેડો તો ધર્મ શું બંધ થાય છે, ગધેડું હમ વળે ત્યાં ધર્મ શું બંધ થાય છે, એમાં સ્વાને તું ભગવાન. હવે આત્મા દેખાતો થાય એટલે ગધેડા બધા બધા દેખાતો થાય, પછી કોઈ જગ્યાએ રહ્યું જ નહીં કશું. દેખાય બધે મહાત્મા નહી જોવાના, એમના શિષ્ય જોવાના. શિષ્ય ગણા મેં ભાયા, મહારાજ ગણા મેં ભાયા, એમને હૈયારું હોય ઉત્પાદ્યા દુકાનો મારે લીધે રૂપિયા. ધર્મ માં બધી દુકાનો મારી બેઠા એમને પોતાને અનુસું જવાબદારી છે ભાન નથી, તેથી આવું કરે છે. સમજ ને, મારી જવાબદારી નું ભાન નથી. અહીંથી સીધું જ જાનવર માં જવાનું છે. શું છે ફરી મનુષ્ય માં દેખવાનું હમણે નથી, હમણે થોડો વખત નથી. અહીં ધર્મ દુકાન મળેલી ને સીધું જ જણાવવાનું. આજે ધર્મ માં દુકાન માળે છે બધા, ધર્મ માં જે દુકાન માળે છે ને એ માણસો તો બધા બહુ અતિ હોશિયાર હોય છે. એટલે હોશિયાર માણસો પાછા ક્યાં જાય જાનવર માં? હોશિયાર માણસો ને જવું હોય તો કોઈ સાયા નરક માં જાય મોટા. પણ આમ કે જ્યાં બુદ્ધિહીન અવસ્થા હોય એમાંથી બુદ્ધિવાળો માણસ કેવી રીતે જાય? એનો વિકાસ જ થાય ને. હા, બુદ્ધિવાળો માણસ જાનવર કેવી રીતે થાય? કઈ થાય તો બુદ્ધિવાળો માણસ તમે કહો કે બુદ્ધિ તો બુદ્ધિ બધા માત્ર મનુષ્ય માત્ર ને હોય, થોડી વધતી ઓછી બુદ્ધિ બધાને હોય. હા, એટલે બુદ્ધિ વાળા જાનવર માં જવાના બુદ્ધિ વાળા પાછળતા હોય, પાછળતા હોય એ જે પાછળતા હોય ને એટલે પછી વધી ગયો. પણ રાક્ષસ જેવો હોય, રાક્ષસ જેવો હોય તો નરક માં જાય. હા, રાક્ષસ જેવા હોતા નથી આ બધા પશુ જેવા છે. રાક્ષસ જેવા લાવે કે નથી આ કાળમાં? એ તો સારા કાળમાં હતા, સતી માં રાક્ષસ જેવા હતા. રાક્ષસ કોને કહેવાય? રાક્ષસ એટલે શું? એક માણસ હજારો માણસ ને પાડી મેળે ને તોફાન કરે વગર કામ નો કઈ લેવા દેવા, અનર્થ પોતાને અર્થ કશાય ના હોય એટલો બધો અહંકાર હોય. એટલે અર્થ વગર અનર્થ માટે બીજાને ત્રાસ આપે રાક્ષસ, અનર્થ બધા દુઃખ દેવા લોકોને. હા, જો હા તે બધો છે રાક્ષસ વૃત્તિ, તે બધો નર્કના અધિકારી. હવે એમાં અભાન પણે ને બેભાન પણે બંને રીતે અનર્થી છે સામાન્ય દુઃખ. હા, તે ભાન હોય ને બેભાન દેવ માર ખાય તો આગળ, એટલે બંને રાક્ષસ ગતિ પણ. અને આ તો અત્યારે તો લોકો આ બધું પાછળતા છે, પાછળતા છે. શું છે? શિષ્યનું ખાઈ જવું એમને પશુ, પશુ જેમ આ ભેંસ હોય તે નાની પાડી હોય તેને ખાઈ જાય કે ના ખાઈ જાય? એ રીતે આ લોકો ખાઈ જાય છે. જે આ મિલવાળા શિષ્ય હોય છે તે મજૂરો ખાઈ જાય છે ને બધું. અમુક તત્વો તો ખરા ને? પાછવતાના તત્વો દરેક માણસ માણસ માણસ તો દૈવી અને પાછવ તત્વ નું મિશ્રણ જ છે ને. એટલે પાછવ ના તત્વો તો ખરા ને? હા, ભગવાન નો આ કાયદો એવો છે કે જમે ઉધાર કરતા નથી. એને એને મજૂરો નું ખાઈ ગયો એટલે જાનવર માં મોકલ્યો એને. પછી એને દાન આપ્યું હતું તે ફરી પાસે માણસ માં આવ્યો. એટલે જેવું જેવું કરશે એનું ફળ મળ્યા કરે છે. અહી બાદ બાકી નથી કરતા કે ભાઈ 15 રૂપિયા નું પુણ્ય કર્યું અને 5 રૂપિયા નું પાપ કર્યું માટે બાદ કરીને 10 રૂપિયા પુણ્ય જમે કરો, એવું નથી કરતા. અહીં તો 1 રૂપિયા નું પાપ કરે તો ઉધાર નું ઉધાર રાખવાનું. દરેક દરેક ની એન્ટ્રી જુદી છે. હે, દરેક ખેડ ઉપર એન્ટ્રી જુદી છે. હા, દરેક એન્ટ્રી જુદી. એ તો આ વાણિયા લોકો છે તે દુઃખ જ ના હોય, દવાખાનો જ ના દેખાય, કોર્ટમાં ના દેખાય. બરાબર ને? આ વાણિયા લોકો બધું પાપ પાપ બધું પુણ્ય માંથી કાઢી નાખી અને જમે કરાવી દે. દુખી જ ના હોય અહીંયા આગળ. આ તો વાણિયા નો વાણિયો, ભગવાન તો વાણિયા ના વાણિયા ના બાપ નો વાણિયો છે. કેવો છે? બહુ પાકો. નહી તો વાણિયા તો દવાખાનું દેખવાનું ના હોય ને કઈ કોર્ટ માં જવાનું ના હોય ને એમ તો દુઃખ જ ના હોય. બધું શું છે? બધું પદ્ધતર જ હોય. એટલે કહે સુખ ના સુખ માં ભોગવી લો, પાછું દુઃખ ભોગવો. કહે ચાર વાર પાપ કર્યું મારે દુઃખ ભોગવો. તે એવી દાળ દુખે, એવી દાળ દુખે વાળી માં ભૂમ કરી મળી જાય. અરે આ બધું કાયદેસર છે. અહીં આગળ આ ગેરકાયદો અહીં ચાલે એવું નથી. બીજું બધું પોલા પોલું અહીં ચાલે એવું નથી. અને કોઈ તમારો અહીં ઉપરી છે નહીં, ખોટું ઉપરી માની બેઠા છે. શું તમે જ છો? જે તમે જ જવાબદાર છો. જવાબદારી તમારી જ છે બધી. જે કરો છો ને જોખમદારી બધી તમારી જ છે. મારી જો સમજી ને કરજો. શું કહ્યું? ફૂલ રિસ્પોન્સિબિલિટી કરી છે. એ જાણે ભગવાનની પાસે જઈશું માફ કરશે. ભગવાન કોઈ માફ કોઈનું માફ કરતો જ નથી અને કોઈનું એ નથી કરતો. બરાબર ને? આમાં હાથ જ ના કાલે ને એવું. માનવતા હશે તો મનુષ્યમાં આવશે. તો કોઈ કહેશે કે ભાઈ સૂર્યનો ઘા તો એ કાઢે, અથવા કોઈ ચમત્કાર થાય, અથવા તકલીફો ઓછી થાય. તો એક્ઝેક્ટલી જ્ઞાનમાં રહેવાથી કે ભગવાન ભણી વળવાથી આ જે પરિણામો આવતા હોય તો પરિણામોમાં શું ફરક પડે? પરિણામ કોઈ ફરક પડતો જ નથી. ભગવાનને યાદ કરવાથી અવશ્ય ફાયદો થાય. હા, એને યાદ કર્યો એટલે અવશ્ય ફાયદો થાય. પણ જેટલો વખત યાદ કરો છો એટલો વખત ને, અને જેવા ભાવે કરો તેટલા ભાવે ને. નહીં, જેવા ભાવે કરો તેવા ભાવે. જો હા, તમે ભાઈ ને નહીં પાવા. બધા દુઃખ, બધા લોકો તો દુઃખમાં, સંસારના દુઃખમાંથી ત્રાસ પામીને જ ભગવાનને યાદ કરે ને. પહેલો તો પહેલો તો આ ત્રાસમાંથી છૂટવા માટે કરે. હા, પહેલો તો ભાવ બધાનો એક જ હોય કે આ બધું દુઃખ ને તકલીફ છે એને છૂટવા માટે કરે. હવે છૂટવા માટે કહે ને, તમે કહો છો પૂરું છૂટા એવું તો છે ને, એ તો ભોગવવું તો પણ એવું જ છે. તો ફાયદો ક્યાં આવ્યો? એમાં રાહત મળે ને. જે યાદ કરતા ની હાથે રાહત થઈ જતી, રાહત મળે. યાદ કર્યું માટે એનું સ્વર ડૂબે હોય નઈ. પણ એટલે પેલું ઇફેક્ટ તો રહેવાની જ છે. એટલે ઓછી થઈ જાય, રાહત થાય ને. રાહત થાય એટલે એમાં આપણું મન નિશ્ચિત ઓછું થાય ને ભગવાનમાં જાય. એટલે એ જાતનું એડજસ્ટમેન્ટ ની રાહત છે કે અંદર ની ખરેખર રાહત છે? કે આ ખરેખર રાહત ખરેખર રાહત એટલે કયા પ્રકારની રાહત છે એક્ઝેક્ટલી? તમે મને કોઈ જગ્યાએ ગમ કે તકલીફ થતી હોય તો હું તમારી પાસે આવું એટલે મને અહીંયા રાહત મળે. મારે ઘરે તકલીફ હોય અત્યારે અને ત્યાંથી છોડીને અહીંયા આવું એટલે અહીંયા તો મને રાહત મળે, કારણ કે પેલી તકલીફથી તો અહીં દૂર ગયો. પણ મારી પાસે તકલીફ આવે તે વખતે ભગવાનનું નામ દેવાથી કઈ જાતની એક્ઝેક્ટ રાહત, રાહત કઈ જાતની ગણાય મળે છે? નહીં એટલે એનું ભગવાન યાદ કરે તો એ રાહત થાય. એટલે આપણા મન અને ચિત્તને શાંતિ રહે. તકલીફ માં પણ મન ને ચિત્ત ને શાંતિ રહે. તકલીફ માં બહુ આમ આમ ઇઝીલી લાગે છે. એટલે પેલા ઇઝીલી લાગે ને, ખાલી દાદા ભગવાન બોલે તો ઇઝીલી લાગે. પણ એટલે એ કઈ પ્રક્રિયાથી ઈઝી લાગે છે, અથવા કઈ જાતની કૃપા છે કે જેનાથી આ ઈઝી લાગે છે? એટલે એ મન ચિત્તમાંથી છૂટો પડીને આત્મામાં રહે છે એટલે પેલાની અસર ઓછી થાય છે, એ જાતની રાહત છે? હા, પેલો દુઃખ તો પડવાનું જ છે. આટલી બધી મુશ્કેલીમાં અહીંયા આગળ સાથે લક્ષ રાખે છે, હા, તેનો લાભ મળે છે. તેનો લાભ મળે છે. પછી તકલીફો રાહત એટલે આપણી અહીં શક્તિ વધે છે, તકલીફ છે, આપણી શક્તિ વધે છે તો રાહત એકદમ રહી જાય. થઈ જાય જેમ ઇન્જેક્શન આપ્યા પછી ઓપરેશન કરીએ છીએ, તે ઓપરેશન દુઃખ ના થાય પેલા, અને ઇન્જેક્શન આપ્યા વગર એવું ઇન્જેક્શન જેવું કામ કરે. દબીર્યા પછી બધાને પૂછીએ ખાનગી માં બધાને, તો દર્શન કે આ તો શાક બહુ સુંદર સુંદર શાક છે. એટલે તમારો અભિપ્રાય તમે ઠોકી બેહવા માંગો છો, તમને જે તમને ના ભાવતું હોય ને તે ઘડે બીજા ભાવતું હોય. આ દુનિયામાં કોઈ દાડો આ જીભ છે ને તે આ થર્મોમીટર નથી, આ બદલાતું થર્મોમીટર છે, ક્ષણે ક્ષણે બદલાય છે. શું છે એટલે પરીક્ષા કરવાની શક્તિ તમારી હોતી નથી. પછી કોની પરીક્ષા, પછી પરીક્ષા કરવાની રીત શું અને કોની હોય? પછી સાચી પરીક્ષા કરવાની રીત શું અને પરીક્ષા કરવાની શક્તિ કોની લાવે? પરીક્ષા કરવાની શક્તિ હોય ને તો આપણા બાજરીના રોટલો છે, ભાખરી છે, એમાં એટલું બધું મીઠાશ છે, એટલો બધો સ્વાદ છે, પણ એ પરીક્ષા કરવાની શક્તિ જતી રહી. એટલે શાક માગે છે, દાળ માગે છે, આમ માગે છે, ચટણીઓ માગે છે, શક્તિ જતી રહી છે. ના એવું નહીં, અમને બાજરામાં અમને તો સ્વાદ મળવો જોઈએ. અમે તો બાજરાના રોટલામાં ચાવીને ખાઈએ એટલે સ્વાદ મળે, પણ અમને શાક ભજીયા ખાવામાં વાંધો શું? આ પેલું અમે બાજરો ખાતા નથી આવડતું, માટે અમે ભજીયા ખાવા છે એવું નથી. અમને તો બધા રસ પડે એવું કરી આપો ને તમે, રસ અમને બધામાં પડવો જોઈએ ને? નહીં, બધામાં પડે જ છે રસ. આ છે જીભો, જીભ બગડી જાય છે હંમેશા. બગડી કેમ ની જાય છે? જેમ જેમ બધા બધા સાત ચાખા જાય છે ને, હા હા, પણ મને બહુ સ્વાદ ચાખવા કેવું છે તે પૂછ્યું. કુદરતી સ્વાદ શું? હા, જે કુદરતી સ્વાદ હોય છે ને તે જુદી હોય છે ને, આપડે માણસ નો બનાવટ કરેલો, હા, એ સ્વાદ ભેગો કરીને આપડે કરીએ, હા, તે જુદો. અકૃતિ સ્વાદ ચાખતા ચાખતા પેલો મૂળ સ્વાદ જતા રહે બધા. એટલે બહુ જમતી વખતે કશું બોલવું નહીં, ચૂપ રહેવું. શું કહ્યું? ચૂપ રહેવા મહત્વ નથી, કોઈને ખોટું લાગે, પણ અમને તો બધા સ્વાદ માણવામાં આનંદ છે. એ તમે કહો, તમે એટલો બાજરાનો રોટલો ખાવ એવું અમને મંજૂર નથી. અમે તો એવું નહીં, બધું જ ખાવું નથી કેતો, એવું નથી કેતો હું. હા, અમને બધી જગ્યાએ બધું જ ખાવું છે ને, એમાં આનંદ મેળવવાનો હોય તો ક્યાં ક્યાં ખોટું હોય એટલે સવાલ જ નથી આપણને. હા, આ તો જીભની શક્તિ આ બધી ઓછી થઈ ગયેલી છે. હા, એની જે શક્તિ જોઈએ ને તે શક્તિ રહી નથી. હા, એ બરાબર. એ દાદા ચાલ્યા પછી, દાદા ત્યાં પછી વધારે સ્વાદ પારખવાની વધારે શક્તિ મળી. આપણી બધી પાંચે ઇન્દ્રિયોની શક્તિ બધી હીણ થઈ ગયેલી છે મનુષ્યની. હા, તો આ પછી જીભની શક્તિ તેજ કેમ નહીં કરવાની? હે, જીભની શક્તિ એ શક્તિ ઉપર આપણે બૂમ ના પાડવી, આ સંસારમાં લોકોને હેરાન ના કરવા આપણે. હા, એ વાત જો. હા, કારણ કે એ શક્તિઓ આપણી લગભગ ડિમિનિશ થઈ ગઈ છે. એ બરોબર, જો હેરાન કરવાથી ડિમિનિશ થાય એ બરોબર, પણ વધે કેવી રીતે એ વાત નાય. વધારે શું કામ છે? આ તો આપણે ભૂમા બૂમ નહીં કરવી, વગર કામના આપણને ના ભાવ્યું, આમ થયું તેમ થયું, ભૂમા બૂમ કરીએ તેનો અસર બધાને આવડી પડે. અસર ના આવડી, આવડી ના પડે. આપણા લોકો વધારે પડતું આ બોલી જાય, બોળા ખરા ને. આ કડું બગાડી નાખ્યું છે, શાકમાં કઈ બરકત નથી, એક બોલે એટલે બધું ઊંધું બોલ બોલે જ કર્યા કરે. એમ બોલનાર બહુ દુઃખ આવે છે, બોલનાર બહુ દુઃખ પડે, જેટલું બોલે ને બધું એટલી એને ઉધી અસર થયા કરે. ક્યારે પણ આ જન્મ માં પછી, આ જન્મ માં કે પછી, આ જન્મ માં અસર પડે કે પછી? તરત ને તરત હું તો બોલ્યો બધી અસર મય પોતાને પોતાને. ધર્મ ની વાત ક્યાં કરવા છે? ખબર તરત ને તરત એટલે અમે તો કહીએ કે નહીં બઉ સારું થયું છે. તમે એટલે ખરાબ થયો તો તમે સારું બોલો. સારું બોલો મરવાનો વિચાર તો આવે લોકો ને બધાને, પણ એ વિચાર ક્યાં ઉડાડી દે રહેશે ખબર નહીં પડતી આપણને. એને વાગોલતા મરવાનો વિચાર આવે ને, આવે મરી જઈશું તો શું એવો વિચાર આવે ને, એને વાગોલે નહીં ક્યાં ઉડાડી દે રહેશે. કારણ કે ભય વાળું છે ને, એ ભય વાળું છે ને, તેવા થઈ જતા લોકો એ ભય વાળું છે ને, અસર વાળું છે, બહુ અસર વાળું છે એટલે તેવા નહીં જતા લોકો. આવતા પેલા ઉડાડી મળે તેમ બધા નાનો છોકરા હું એને વાગો લે તો મારા દુઃખ થાય. એ વિચારવા જેવું જ છે. જ્ઞાન પામે, જ્ઞાન પામેલા મહાત્માઓ પણ ઉડાડી મૂકે છે. એનું શું જ્ઞાન પામ્યા છે? એ ઉડાડી લે, એ ઉડાડી તે પછી અમારે તો નિરંતર જાગૃતિ હોય ના, એ તો સંભાળ અધિકાર કઈ નાખે. જાગ્રત અવસ્થા રહેતી હોય તો 90% ખોટું જ થાય જ ને દાદા. વિચાર એ મન ને વિચાર આવ્યો ને, હા એટલે મન થી છૂટા રહ્યા છે એટલે જે મન માં વિચાર આવે એ જ્ઞેય છે અને પોતે જ્ઞાતા છે એટલે નિકાલ કરી નાખે ને. પેલા તો અસર જ હોય, પેલા તો અસર જ થઈ જાય ના, છેટો ભરી જાય. પણ નહીં રહ્યા જો આમ કે આપડે મરી જવાના છે એવો જો ખ્યાલ આયા કરે તો 80-90% બધું પરચોડ વસ્તુ નીકળી જાય, તો જ્ઞાન થી તો વધારે જાગૃતિ આવવી જોઈએ ને. હા ના, જો આપડે મરવાનું જ છે, ગમે ત્યારે મરી જઈશું તો કોઈને બોલવાના, ચાલવામાં, ખાવામાં, પીવામાં, વ્યવહારમાં તો જાગૃતતા વધી જવી જોઈએ ને. જાગૃતિ વધી ગઈ છે ને, જાગૃતિ બધું બહુ વધી ગઈ છે. હે જો પણ મૃત્યુ નો તે ના છે, હા પ્રવૃત્તિ અટકે નહીં, આવડી પ્રવૃત્તિ તો એ તો ડિસ્ચાર્જ છે. એમને સુભેદાર કોઈ અટકે નહીં, એટલો બધા આવે ને વિચાર તો વિચાર રૂપે આવે સમજે ને. અને એવા અમારત્વ નું ભાન માં દ્રઢતા વાળા માણસ બહુ ઓછા. એવો નરુબેન કે છે એવો અમારત્વ નું ભાન, એવો આપણે અમર છીએ, શુદ્ધાત્મા રૂપે અમર છીએ એવા ખ્યાલ થી, એટલી બધી દ્રઢતા થી તો ખ્યાલ હજુ બેસતા ઘણો સમય લાગે ને. એટલો બધો બેસી ગયો હોય એવા માણસો તો બહુ ઓછા રે ને. એ બરાબર છે, એકાકાર પણ બધું ચંદ્રકાંત, ચંદ્રકાંત ની એન્ટિટી ચાલુ રહ્યા કરે છે. તો ચંદ્રકાંત કે એની જે એન્ટિટી છે હાથે ઉખાડી નાખે છે. બરાબર બરાબર. અને જે ચોઈ તીર્થંકરો કહેલું ને એ પોત પોતાના કાળમાં કહેલું છે. કેવું? હા એ એ એના સંદર્ભમાં કહેલું છે, સંદર્ભમાં કહેલું, સંદર્ભમાં કહેલું. અને આ સંદર્ભમાં કહેવું બહુ મુશ્કેલ છે. બરાબર. એટલે અહીં 24 તીર્થંકરો નું ભેગું હોય તો જ કામ ચાલે. બરાબર. કવિ ની શોધખોળ બહુ સાચી. પુરુષ હોય ત્યારે બધાને એક્ઝેક્ટ જ્ઞાન મળતું હશે, નહીં તો નહીં. આ બધું નહીં તો પછી આ બધું જ. પણ અહીંથી એક અબજની વસ્તીમાં કેટલા માણસને મળે? હે, ત્રણ અબજ ની વસ્તી હોય દુનિયામાં અને કેટલા કાળ લગી જ્ઞાની પુરુષ ક્યારે પાકે? હા તો એવું બધું વાત બધું. હા આ તો બહુ જ બહુ જ નાના નાનો હોલ છે આ રસ્તો. એટલે આ તો બધું ખંડા ખંડા કરશે. કેટલું ખંડા છે ત્યાર પછી તો બધું, પછી ભૈરા છે, પછી દળા છે, એમ કરતું કરતું બરાબર છે. તમે કોઈ સાયન્ટિસ્ટ ને પેલો કઈ લખ્યું કઈ ખબર છે કે અજાયબી છે? એટલે કઈ પ્રયત્ન કરો. વિતરાગ અને વિતરાગ નો અર્થ જ તમે નવો કાઢ્યો. અત્યારે લગીને જે લોકો વિતરાગ કયા કરતા હતા, વિતરાગ અને નિષ્પક્ષપાત નો અર્થ જ તમે તદ્દન નવો કાઢ્યો. અત્યારે લગીને ડિક્શનરીમાં એ શબ્દ જ આપણા ધાર્મિક ભાષાઓમાં બી આ જાતનું કલુષિત વાતાવરણ કે નહીં. નાતો જ નહીં તો ફરતો, એ તે રાસડા માં ફરતો હોય તો જમતો હોઉં, એવું રસડા જમી જાય એવું. તમે ડાકોર માં તિરસ્કાર જોઈ લો ગણો આપડી એ ચાર વર્ણ પાડનારે પાડી સીધા તો ડેકોરેશન હતું બધું. બંગલો દવો બધ્યો હોય ને તે એવો સુંદર લાગે. પછી જૂના થયો ખરીદી ખંડિયે થઈ ચાર વર્ણ નું ખુશ ખંડિયે થઈ ગયું બધું. ભયંકર તિરસ્કાર વિધવા ઉપર તિરસ્કારો કઈ કરે. આ લોકો તિરસ્કાર કરો કઈ બાકી જ નહીં કહે. અને તિરસ્કાર કરીને પાછા અહીં રહ્યા નથી. પાછા ચાર પગ માં ગયા કે ના અહીં રહ્યા નથી. રહે નહી ને કર્મ ફળ તો ભગવાન પડે ને. તારીખ 19/3/1 રાવજીભાઈ ને ત્યાં વડોદરા સવારે દુનિયા આપડી બગડી સમજી ગયો દાદા. એ તમારા અંધારામાં સમજી ગયો. બીજા કોઈ ગરભાદ ગઠે છે તો વાંધો નહીં નહીં આવે. દુનિયા આખી એક તરફ દાદા આવે. દુનિયા આખી એક તરફ ઈશ્વર ને આપણે પ્રાર્થના કરીએ તો એ સર્વ અનુગ્રહ માટે એની પ્રાર્થના સમાજ માટે બધા માટે કહેવાય ખરી કે નહીં? સમાજ માટે શું એ ઈશ્વરની પુષ્ટિની જ માગણી કે ભાઈ આ પુષ્ટિ તો અમારા કૃપા કર, અમારી શક્તિની બહાર છે આ બધું, કે આપણી સાથેનું સમાધાન કરવા માટે અથવા સમાગમ કરવા માટે અમારી શક્તિ પર જે મર્યાદાઓ છે એના આધારે અમે ભક્તિ દ્વારા કે પૂજા દ્વારા કે તપ દ્વારા તારી સાથે આવ્યું છે કેમ નથી, તો અમારી કૃપા અમારા પર કરી, અમારા ઉપર સમાજ પર કરી, અમને તમારો સમન્વય કરાવો કે પ્રભુ ભગવાન તેની પ્રાર્થના. એ ભાવના રાખી માણસ સંસારમાં જીવે વર્તે તો એ એક અગત્યનું કાર્ય તો થયું કેમ, અને એમાં આગળ શું કરવું છે? એવું છે ને કે આ બધું તમારું કહેવું ખરું છે પણ આવું તો અનંત અવતારથી કર્યા કરે છે. આ તો પ્રાઇમરી સ્ટેજ છે. આ પ્રાઇમરી અનંત અવતારથી આ પ્રાઇમરીમાં ભટક ભટક કર્યા કરે છે. પોતાનું જે ખરું સ્ટેજ પ્રાપ્ત કરી શકતો નથી. થોડું ઘણું સ્ટેજ પ્રાપ્ત કરવું જોઈએ ને. કેવું સ્ટેજ પ્રાપ્ત હોવું જોઈએ કે આપણા ઘરમાં ક્લેશ ક્યારે પણ ના થાય એવું આપણી બુદ્ધિ ઉત્પન્ન થવી જોઈએ. ક્લેશ આપણા ઘરમાં ઉત્પન્ન થાય નહીં. કોઈ જોડે ક્લેશ જ ના થાય આપણને. બીજું બધું થાય પણ ક્લેશ આપણા અંતર ક્લેશ ના થઈ જાય. તો અંતર ક્લેશ થયો એટલે જાનવરનો અવતાર ફરી મળશે. અહીં મનુષ્યમાં જો અંતર ક્લેશ થયો તો અંતર ક્લેશ એટલે જાનવરનો અવતાર મળી જાય. એટલે આપણે અધોગતિમાં તો નથી જવું જોઈએ ને. એના માટે આપણે તૈયારી રાખવી જોઈએ ને ભાઈ. મનુષ્યમાં અવાય એવી તો તૈયારી હોવી જોઈએ ને. અંતર ક્લેશ દૂર કરવા માટે તો સામે જે જે પ્રસંગો સાંસારિક ગ્રહણના કે દુનિયા બનતા હોય એના પર નિરપેક્ષ વૃત્તિ રાખીએ તો જ અંતર ક્લેશ થાય. બરોબર એ વાત. કોઈ પણ રસ્તે નિરપેક્ષ વૃત્તિ રાખો, નિરપેક્ષ દ્રષ્ટિ રાખો, કોઈ પણ રસ્તે પણ આપણને ક્લેશ ન થાય આપણા ઘરમાં. બીજા કરતા હોય તો આપણા થી થાય નહી, આપણા નિમિત્તે ના થાય. એટલું આપણી સેફ સાઈડ તો જોઈએ ને. બરોબર. જ્યાં ક્લેશ છે ત્યાં પરમ ભગવાન નો